શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9મો અધ્યાય 12 ગંગાજીનું ધ્યાન અને સ્તુતિનું વર્ણન તથા રાધાકૃષ્ણના અંગમાંથી જ ગંગાનો પ્રાદુર્ભાવ. ભગવાન નારાયણ કહે છે, ગંગાજીનું ધ્યાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. સમસ્ત પાપોનો નાશ કરનારા ગંગાજીનો વર્ણ શ્વેત કમળ જેવો સ્વચ્છ છે. પરબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણના શ્રી વિગ્રહમાંથી એમનું પ્રાગટ્ય થયું છે. એ પરમ સાધ્વી ગંગાજી ભગવાન શ્રીકૃષ્ણ જેવા જ સામર્થ્યવાળા, ઉત્તમ સતી, અગ્નિશુદ્ધ વસ્ત્રો ધારણ કરનારા, રત્નોના આભૂષણોથી શોભતા, શરદ ઋતુના સેંકડો ચંદ્રમા જેવી શુભ્ર કાંતિવાળા, સર્વશ્રેષ્ઠ મંદ હાસ્યથી પ્રસન્ન મુખવાળા, નિરંતર સ્થિર યૌવનવાળા નારાયણના અતિ પ્રિય શાંત નારાયણના સૌભાગ્યવાળા, માલતીના ફૂલોની વેણીથી ગૂંથેલા કેશવાળા છે. તેમના અર્ધચંદ્રાકાર, તેમના કપાળમાં અર્ધચંદ્રાકાર ચંદન છે અને તેની ઉપર સિંદૂરની બિંદી કરી છે. ગાલ પર કસ્તુરી વગેરે સુગંધિત દ્રવ્યોની અર્ચા કરી છે. તેમના પરમ મનોહર બે હોઠ પાકેલા ગિલોડાના રતાશને તુચ્છ કરનારા છે. તેમની સુંદર દંત પંક્તિઓ મોતીની સ્વચ્છ માળા કરતા પણ વધારે શોભાયુક્ત છે. કટાક્ષવાળા પરમ મનોહર નેત્રો છે, સુંદર મુખ છે, બિલાના ફળ જેવા આકારના બે સ્તન છે, કમળની પ્રભાને હરનારા બે સુંદર ચરણ છે. રત્નજડિત પાદુકાઓથી શોભતા તે ચરણોમાં મેંદી લગાડેલી છે. દેવરાજ ઇન્દ્રના મુકુટમાં ખોસેલા મંદારના ફૂલોના એટલે કે કલ્પ વૃક્ષના રસના કણોથી દેવીના ચરણોમાં લાલિમા એટલે કે રતાશ આવી ગઈ છે. દેવો સિદ્ધો અને મુનિઓ અર્ધ આપતા હંમેશા તેમની સામે ઉભા રહે છે. તપસ્વીઓના મસ્તકો રૂપી ભમરાઓની પંક્તિથી યુક્ત ચરણોવાળા મુમુક્ષુઓને મુક્તિ આપનારા તથા ભોગની કામનાવાળાઓને સર્વ ભોગો આપનારા, સર્વોત્તમ સર્વાધિક વરદાન આપનારા, ભક્તો પર કૃપા કરી વિષ્ણુપદ આપનારા સતી વિષ્ણુપદી ગંગાજીને હું ભજું છું. નારદ, આવા ધ્યાનથી ત્રણ માર્ગોથી વિચરણ કરનારા ગંગાજીનું હૃદયમાં સ્મરણ કરવું અને ત્યાર પછી 16 એટલે કે 16 પ્રકારના ઉપચારથી આસન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, વિલેપન, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, શીતળ જળ, વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ચંદન, આચમન અને સુંદર સૈયા, આ 16 ઉપચારોથી ભક્તિપૂર્વક પૂજન કરવું. પૂજા કરીને ભગવતી ગંગાજીને દૈન્ય ભાવે પ્રણામ કરી બે હાથ જોડી સ્તુતિ કરવી. આ પ્રમાણે ગંગા દેવીની ઉપાસના કરનાર ભાગ્યશાળી પુરુષને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. નારદજીએ કહ્યું, હે દેવોના ઈશ, હે લક્ષ્મીકાંત, હે જગતપતે, હવે હું પાપોનો નાશ કરનારું ગંગા સ્તોત્ર સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે, નારદ સાંભળો, હવે હું પાપનાશક પુણ્યકારક સ્તોત્ર કહું છું. ભગવાન શંકરનું સંગીત સાંભળીને મોહિત થયેલા શ્રીકૃષ્ણના અંગથી પ્રગટ થયેલા અને શ્રી રાધાજીના અંગ રસથી યુક્ત ગંગાજીને હું પ્રણામ કરું છું. સૃષ્ટિની ઉત્પત્તિ વેળા ગોલોકના રાસમંડળમાં જેમનો આવિર્ભાવ પ્રાગટ્ય થયો છે અને જે શંકર ભગવાનના મસ્તક પર બિરાજે છે, તે ભગવતી ગંગાને હું પ્રણામ કરું છું. કાર્તિકી પૂનમે ગોપ ગોપીઓથી વ્યાપ્ત રાધા મહોત્સવમાં શોભતા ગંગાજીને હું પ્રણામ કરું છું. કરોડ યોજન વિસ્તારવાળા અને લંબાઈમાં તેથી લાખો ગણા હોય ગોલોકને વેઠળાઈ વળેલા ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 60 લાખ યોજન પહોળા અને તેનાથી 4 ગણા વિસ્તારથી વૈકુંઠમાં બિરાજતા એ ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 30 લાખ યોજન પહોળા અને તેનાથી 5 ગણા વિસ્તારથી બ્રહ્મલોકમાં બિરાજતા ગંગાજીને હું પ્રણામ કરું છું. 30 લાખ યોજન પહોળા અને તેનાથી 4 ગણી લંબાઈવાળા થઈને શિવલોકમાં શોભતા તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 1 લાખ યોજન લાંબા અને તેથી 7 ગણા પહોળા થઈને ધ્રુવલોકમાં છવાયેલા છે તે ગંગાજીને હું પ્રણામ કરું છું. 1 લાખ યોજન પહોળા અને તેથી 5 ગણા લંબાઈવાળા ચંદ્રલોકમાં રહેલા ગંગાજીને હું પ્રણામ કરું છું. 60,000 યોજનની લંબાઈ અને તેનાથી 10 ગણી પહોળાય છે એવા તપોલોકમાં રહેનારા તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. 1,000 યોજનની પહોળાય તથા 10,000 યોજનની લંબાઈ વાળા જનલોકમાં વિસ્તાર પામેલા ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. 10,00,000 યોજન લંબાઈ અને તેનાથી 5 ગણી પહોળાય વાળા થઈને મહાલોકને આવૃત કરનારા ગંગાજીને હું પ્રણામ કરું છું. 1,000 યોજન લંબાઈ અને 100 યોજન પહોળા થઈને કૈલાસમાં રહેલા ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 100 યોજન લાંબા અને 10 યોજન પહોળાય વાળા મંદાકિની નામથી ચંદ્રલોકમાં શોભી રહેલા ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 10 યોજન વિસ્તારની લંબાઈ અને તેથી 10 ગણી પહોળાય વાળા પાતાલ લોકમાં ભોગવતીના નામથી પ્રસિદ્ધ તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 1 કોષ વિસ્તાર વાળા અને ક્યાંક ક્યાંક તેથી પણ ઓછા થઈને અલકનંદા નામથી પૃથ્વી પર બિરાજેલા ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે સતયુગમાં દૂધ જેવા, ત્રેતાયુગમાં ચંદ્રમા જેવા, દ્વાપરમાં ચંદન જેવા તથા કળિયુગમાં જળ જેવા બનીને પૃથ્વી પર જ્યાં પણ વિચરે છે અને સ્વર્ગમાં જે નિરંતર દૂધ જેવી આભાવાળા હોય છે તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જેના જળબિંદુનો સ્પર્શ થતા જ પાપીઓના હૃદયમાં જ્ઞાન પ્રગટે છે અને તેમના પાપો ભસ્મ થઈ જાય છે તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. નારદ, આ પ્રમાણે 21 પદોમાં ગંગાજીની સ્તુતિ કરવામાં આવી છે. આ ઉત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. આ પુણ્યનું ઉદગમ સ્થાન છે. જે મનુષ્ય દરરોજ સુરેશ્વરી ગંગાજીના ભક્તિભાવ સાથે પૂજા કરીને આ સ્તોત્ર વાંચે છે તે ખરેખર અશ્વમેઘ યજ્ઞમાં ફળનો નિત્ય અધિકારી થઈ જાય છે. આ સ્તોત્રના પ્રભાવથી પુત્ર વિનાનો હોય તેને પુત્ર પ્રાપ્તિ થાય છે, સ્ત્રી વિનાનો હોય તેને સ્ત્રી મળે છે, રોગી હોય તે રોગ મુક્ત થઈ જાય છે તથા બંધનમાં પડેલો વ્યક્તિ તમામ બંધનોથી મુક્ત થઈ જાય છે, એ બિલકુલ નિશ્ચિંત છે. એટલું જ નહીં, અસ્પષ્ટ કીર્તિવાળાનો યશ ફેલાય છે તથા મૂર્ખના હૃદયમાં શ્રેષ્ઠ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે મનુષ્ય સવારે ઉઠીને આ પવિત્ર ગંગા સ્તોત્રનો પાઠ કરે છે તેના મન પર અશુભ સ્વપ્નોનો અનિષ્ટ પ્રભાવ નાખી શકતા નથી. અને તેને ગંગા સ્નાનનું ફળ મળે છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, ભગીરથ રાજા આ સ્તોત્રથી ગંગાજીની સ્તુતિ કરીને ગંગાજીને લઈને તેઓ સગરના 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા ત્યાં પહોંચ્યા. ગંગાજીનો સ્પર્શ કરીને વહેતા વાયુનો સ્પર્શ થવાથી તે રાજકુમારો તુરંત વૈકુંઠમાં ચાલ્યા ગયા. આ શ્લોક સંસ્કૃતમાં આ પ્રમાણે છે. નારદ ઉવાચ, શ્રોતુમ ઇચ્છામી દેવેશ લક્ષ્મીકાંત જગતપતે વિષ્ણોર વિષ્ણુર પદી સ્તોત્રમ પાપદ્રમ પુણ્યકારકમ. શ્રી નારાયણ ઉવાચ, શૃણુ નારદ, વક્ષ્યામી પાપદ્રમ પુણ્યકારકમ. શિવ સંગીત સમુદ્ધ શ્રી કૃષ્ણા સંગ સમુદ્ભવામ રાધા અંગ દ્વદ્વ સંયુક્તામ તા ગંગામ પ્રણમ્યાહમ પરમ આમ્યહમ યજ જન્મ સુદ્ર સૃષ્ટે રાદ્રોચ ગોલોકે રાસ મંડલે સનિધાને શંકરસ્ય તામ ગંગામ પ્રણમામ્યહમ. ગોપેર ગોપીરભિરાકો કૃણ શુભે રાધા મહોત્સવે કાર્તિકી પૂર્ણિમાયામ ચ ત્વામ ગંગામ પ્રણમામ્યહમ. કોટિ યોજન વિસ્તરાણ્યમ દર્ધ્યે લક્ષગુણા તતઃ સમાવૃતાયા ગોલોકેમ તા ગંગામ પ્રણમ્યાહમ. ષષ્ઠી લક્ષ યોજનાયા તતો દીર્ઘે ચતુર્ગુણા સમાવૃતાયા વૈકુંઠે તા ગંગામ પ્રણમ્યાહમ. ત્રિંશલ્લક્ષ યોજનાયા દીર્ઘે પંચગુણા તતઃ આવૃતા બ્રહ્મલોકે યાતામ ગંગા પ્રણમામ્યહમ. ત્રિંશલક્ષ યોજનાયા દીર્ઘે ચતુર્ગુણા તત આવૃતા શિવલોકે યાતામ ગંગામ પ્રણમામ્યહમ. લક્ષ યોજન વિસ્તરણામ દીર્ઘે સપ્તગુણા તત આવૃતા ધ્રુવલોકે યાતામ ગંગા પ્રણામ્યહમ. લક્ષ યોજન વિસ્તરણામ દીર્ઘે પંચગુણા તત આવૃતા ચંદ્રલોકે યાતામ ગંગામ પ્રણમામ્યહમ. ષષ્ઠી સહસ્ત્ર યોજનાયા દીર્ઘે દશ ગુણા તતઃ આવૃતા ચંદ્ર લોકે યાતામ ગંગામ પ્રણમામ્યહમ. ષષ્ઠી સહસ્ત્ર યોજનાયા દીર્ઘે દશ ગુણા તતઃ આવૃતા સૂર્ય લોકે યાતામ ગંગામ પ્રણમામ્યહમ. લક્ષ યોજન વિસ્તરણામ દીર્ઘે પંચ ગુણા તતઃ આવૃતા યા તપો લોકે તામ ગંગામ પ્રણમામ્યહમ. સહસ્ત્ર યોજનાયામ દીર્ઘે દશ ગુણા તતઃ આવૃતા જન લોકે યા તામ ગંગા પ્રણમામ્યહમ. દશ લક્ષ યોજનાયા દીર્ઘે પંચ ગુણા તતઃ આવૃતા યા મહર લોકે તામ ગંગા પ્રણમામ્યહમ. સહસ્ત્ર યોજનાયામ દીર્ઘે શત ગુણા તતઃ આવૃતા યાચ કૈલાસે તામ ગંગા પ્રણમામ્યહમ. શત યોજન વિસ્તરણામ દીર્ઘે દશ ગુણા તતઃ મંદાકિની યૈન્દ્રે લોકે તામ ગંગા પ્રણમામ્યહમ. પાતાલે ભોગવતી ચેવ વિસ્તરણા દશ યોજના તતો દશ ગુણા દીર્ઘે તામ ગંગામ પ્રણમામ્યહમ. કૌશેક માત્ર વિસ્તરણામ તતઃ શિણા ચ કુત્રચિત શીતો ચાલક નંદા યા તામ ગંગા પ્રણમામ્યહમ. સત્યે યા શિરવર્ણા ચ ત્રેતાયા મિંદુ સન્નિભા દ્રાપરે ચંદનાભા યા તામ ગંગા પ્રણમામ્યહમ. જલ પ્રભા ક્લૌમ યાચ નાન્યંત્ર પૃથ્વી તલે સ્વર્ગે ચ નિત્યમ ક્ષીરાભામ તામ ગંગામ પ્રણમામ્યહમ. યતો ય કરણિકા સ્પર્શે પાપીનામ જ્ઞાન સંભવઃ બ્રહ્મહત્યાદિકમ પાપમ કોટિ જન્માર્જિતમ દહેત ઇત્યેવ કથિતા બ્રહ્મન ગંગા પદેત કિવિશમ વિંશતિઃ સ્તોત્ર રૂપમ ચ પરમમ પાપદ્ધનમ પુણ્ય જીવનમ નિત્યમ યો હિ પઠેન્દ ભક્ત્યા સંપૂજ્ય ચ સુરેશ્વરીમ સો અશ્વમેઘ ફલમ નિત્યમ લભતે નાત્ર સંશયઃ. અપુત્રો લભતે પુત્રમ ભાર્યાહીનો લભતે સ્ત્રિયમ રોગાત પ્રમુચ્યતે રોગી બંધાન મુક્તો ભવેદ ધ્રુવમ. અસ્પષ્ટ કીર્તિ હિ શેષા મૂર્ખો ભવતિ પંડિતઃ યઃ પટેત પ્રાતરુત્થાય ગંગા સ્ત્રોતમ ઇદમ શુભમ. શુભમ ભવે ચ દુઃસ્વપ્ને ગંગા સ્નાન ફલમ લભેત સ્તોત્રેણાનિન ગંગા ચ સ્તુત્વા ચેવ ભગીરથ. જગામ તામ ગૃહીત્વા ચ યત્ર નષ્ટાશ્વ સાગરાઃ વૈકુંઠમ તે યયુસ્તુ પૂર્ણમ ગંગાયાઃ સ્પર્શવાયુના. અધ્યાય નવમો, સ્કંદ નવમો અધ્યાય બારમો શ્લોક 16-43. ભગીરથના સનિષ્ઠ પ્રયાસથી ગંગાજી પૃથ્વી પર પધાર્યા તેથી ગંગાજીને ભાગીરથી કહે છે. આમ ગંગાજીનું સંપૂર્ણ ઉત્તમ આખ્યાન કહ્યું. આ પુણ્યકારક આખ્યાન મોક્ષનું અચૂક સાધન છે. હવે તમારે વધારે શું સાંભળવાની ઈચ્છા છે તે કહો. નારદજીએ પૂછ્યું, ભગવાન, ભૂમંડળને પવિત્ર કરનારા ત્રિપથ ગંગાજી કઈ રીતે પ્રગટ થયા? પ્રભો, તેમનો ક્યાં અને કઈ રીતે આવિર્ભાવ ઉત્પત્તિ થયો? આ બધો પ્રસંગ મને કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું, નારદ, એકવાર કાર્તિકી પૂનમ હતી. રાધા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણ સારી રીતે રાધાજીની પૂજા કરીને રાસમંડળમાં બિરાજ્યા હતા. ત્યારે બ્રહ્માદિ દેવો તથા શૌનકાદિ ઋષિઓ વગેરે બધા જ મહાનુભાવોએ ખૂબ જ આનંદ સાથે શ્રીકૃષ્ણએ પૂજેલા રાધાજીની પૂજા કરીને ત્યાં બેસી ગયા. દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને સંગીત સંભળાવનારા સરસ્વતી દેવી હાથમાં વીણા લઈને સુંદર તાલ સ્વર સાથે ગીત ગાવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને એક સર્વોત્તમ રત્નોનો હાર તેમને ભેટ આપ્યો. શિવજીએ તેમને સમસ્ત બ્રહ્માંડમાં દુર્લભ એવો એક મણી ભેટ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે તેમને બધા જ રત્નોમાં શ્રેષ્ઠ કૌસ્તુભ મણી ભેટ આપ્યો. રાધાજી અમૂલ્ય રત્નોથી બનેલો એક અનુપમ હાર, ભગવાન નારાયણે એક સુંદર પુષ્પમાળા તથા લક્ષ્મીજીએ બહુ કિંમતી રત્નોના બે કુંડળ સરસ્વતીજીને ભેટ આપ્યા. વિષ્ણુ માયા, ઈશ્વરી, દુર્ગા, નારાયણી અને ઈશાના નામોથી જાણીતા ભગવતી મૂળ પ્રકૃતિએ સરસ્વતીના અંતઃકરણમાં પરમ દુર્લભ પરમાત્મ ભક્તિ પ્રગટ કરી. ધર્મએ ધાર્મિક બુદ્ધિ ઉત્પન્ન કરવાની સાથે પ્રપંચાત્મક જગતમાં તેમની કીર્તિ ફેલાવી. અગ્નિદેવે ચિન્મય વસ્ત્ર તથા વાયુદેવે મણિમય નુપુર સરસ્વતીજીને અર્પણ કર્યા. દરમિયાન બ્રહ્માજીની પ્રેરણાથી ભગવાન શંકર શ્રીકૃષ્ણનું સંગીત, કે જેના પ્રત્યેક શબ્દમાં રાસના ઉત્સવને વધારવાની શક્તિ હતી, ગાવા લાગ્યા. તે સાંભળીને બધા જ દેવતાઓ મોહિત થઈ ગયા. એવું લાગતું હતું કે જાણે બધા મૂર્તિ રૂપે બેઠા છે. ખૂબ પ્રયત્ન કર્યા પછી તે બધા સ્વસ્થ થયા. તે વખતે ત્યાં રાસ મંડળનું સંપૂર્ણ સ્થાન જળથી વ્યાપ્ત જોયું, પણ ત્યાં રાધા કૃષ્ણને ન જોયા. રાધા કૃષ્ણના અદૃશ્ય થવાથી ગોપ ગોપીઓ, દેવો અને બ્રાહ્મણો બધા જ મોટે મોટેથી રડવા લાગ્યા. બ્રહ્માજી પણ ત્યાં બેઠા હતા. તેમણે ધ્યાન કરીને ભગવાનની પવિત્ર ઈચ્છાને જાણી લીધી. ભગવાન શ્રીકૃષ્ણ જ શ્રી રાધાજી સાથે જળરૂપ થઈ ગયા હતા. તે વાત બધાને સમજાઈ ગઈ ત્યારે તે બધા દેવતાઓ પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. બધા દેવોએ પ્રાર્થના કરી, વિભો, અમારી એકમાત્ર એ જ ઈચ્છા છે કે આપ અમારી સામે પ્રગટ થાઓ. બરાબર તે જ સમયે મધુર અને સ્પષ્ટ શબ્દોમાં આકાશવાણી થઈ. બધાએ તે બરાબર સાંભળી. આકાશવાણીએ કહ્યું, હું સર્વાત્મા શ્રીકૃષ્ણ અને મારી સ્વરૂપા શક્તિ રાધા બંને ભક્તો પર કૃપા કરવા માટે આ જળરૂપ ધારણ કર્યું છે. હું દેવતાઓ, તમારે મારા તથા રાધાના શરીર સાથે શું પ્રયોજન છે? મનુ, મુનિ, માનવ તથા અસંખ્ય વૈષ્ણવો મારા મંત્રોથી પવિત્ર થઈને મારા દર્શન કરવા મારા ધામમાં આવશે. એ જ પ્રમાણે તમારે પણ જો અમારા દર્શનની ઈચ્છા હોય તો પ્રયત્ન કરો. શંકર ત્યાં જ રહીને મારી આજ્ઞાનું પાલન કરે. બ્રહ્મા, તમે પોતે જગદગુરુ શંકરને કહી દો કે તે વેદોના અંગભૂત પરમ મનોહર શાસ્ત્ર અર્થાત તંત્ર શાસ્ત્રનું નિર્માણ કરે તથા તેમાં સંપૂર્ણ અભિષ્ટ ફળ આપનાર અનેક અપૂર્વ મંત્ર ઉદ્ધત હોય. સ્તોત્રો, ધ્યાન, પૂજાવિધિ, મંત્ર અને કવચથી તે તંત્ર શાસ્ત્ર સંપન્ન હોવું જોઈએ. મારા મંત્રો, કવચો તથા સ્તોત્રોથી યુક્ત શાસ્ત્રને કાળજીપૂર્વક ગુપ્ત રાખવું, જેથી કરી મારી ઉપાસનાના મંત્રો મેળવવા મુશ્કેલ થતા લોકો મારાથી વિમુખ થાય. હજારોમાં કોઈ એકાદ મનુષ્ય મારા મંત્રોનો ભલે ઉપાસક થાય, પણ હું કહું છું તેમ તે શાસ્ત્ર રચીને તેને જ ગુપ્ત રાખવામાં નહીં આવે તો મારા મંત્રોથી પવિત્ર થઈ સર્વ લોકો મારા પદને પામશે અને બધાય જો ગોલોકવાસી થશે તો બધું જ બ્રહ્માંડ નકામું બની જશે. તેથી તમે દરેક સૃષ્ટિમાં 5 પ્રકારના મનુષ્યનું સર્જન કરો. તેનાથી કેટલાક મનુષ્ય પૃથ્વી પર રહેશે અને ઘણાને સ્વર્ગમાં સ્થાન મળશે. જે શંકર ભગવાન દેવસભામાં આ પ્રમાણે કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરશે તો જ તુરંત મારા દર્શન થઈ શકશે. આકાશવાણી દ્વારા આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિએ વાણીને વિરામ આપ્યો. તેમની વાણી સાંભળીને જગતની વ્યવસ્થા કરવાવાળા બ્રહ્માજીએ પ્રસન્નતાપૂર્વક આ વાત ભગવાન શંકરને કહી. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ તથા જ્ઞાનના અધિષ્ઠાતા ભગવાન શંકરે બ્રહ્માજીની વાત સાંભળીને હાથમાં ગંગાજળ લઈને ભગવાનની આજ્ઞાનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરી. પછી તેઓ ભગવતી જગદંબાના મંત્રોથી યુક્ત ઉત્તમ એવા તંત્ર શાસ્ત્રના નિર્માણ કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા. પ્રતિજ્ઞા પાલન માટે હું વેદોના સારભૂત મહાન તંત્ર શાસ્ત્રનું નિર્માણ કરીશ, એવો વિચાર તેમના હૃદયમાં દ્રઢ થઈ ગયો. તેમણે પોતાનો વિચાર વ્યક્ત કર્યો કે જો કોઈ મનુષ્ય હાથમાં ગંગાજળ લઈને પ્રતિજ્ઞા કરશે અને પછી તે પ્રતિજ્ઞાનું પાલન નહીં કરે તો તે કાલસૂત્ર નામના નરકમાં જશે અને બ્રહ્માજીની આયુ જેટલા વર્ષ સુધી તેને ત્યાં નરકમાં રહેવું પડશે. નારદ, ગોલોકમાં દેવતાઓની સભામાં ભગવાન શંકરે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે એકાએક પરબ્રહ્મ પૂર્ણતમ ભગવાન શ્રીકૃષ્ણ ભગવતી રાધાજી સાથે ત્યાં પ્રગટ થયા. તે પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના પ્રત્યક્ષ દર્શન કરીને દેવતાઓને અપાર આનંદ થયો અને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી ત્યાં ઉપસ્થિત દેવતાઓએ આનંદપૂર્વક ફરીથી ઉત્સવ કર્યો અને શંકર ભગવાને મુક્તિ દીપ અર્થાત મુક્તિને પ્રકાશિત કરનાર સાત્વિક તંત્ર શાસ્ત્રનું નિર્માણ કર્યું. નારદ, આ પરમ ગોપનીય પ્રસંગ મેં તમને કહ્યું, આ પ્રસંગ અત્યંત દુર્લભ છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં જળરૂપ ગંગા બની ગયા હતા. ગોલોકથી પ્રગટેલા ગંગાનું આ રહસ્ય છે. ભગવાન રાધાકૃષ્ણ જ ગંગાજીના રૂપે પ્રગટ થયા છે. શ્રી રાધાજી અને શ્રીકૃષ્ણના અંગમાંથી પ્રગટ થયેલા ગંગાજી ભોગ અને મોક્ષ બંને આપનારા છે. પરમાત્મા શ્રીકૃષ્ણે કરેલી આ વ્યવસ્થા પ્રમાણે તેમને અનેક સ્થાનોમાં રહેવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. શ્રી કૃષ્ણ સ્વરૂપાએ આદરણીય ગંગા દેવીની બધા જ બ્રહ્માંડોમાં પૂજા થાય છે. અધ્યાય 12 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.